જીવનભાઈ પૂછે છે કે હમણાં આપે કહ્યું કે કર્મ કર્મની થિયરી એ સર્જન અને વિસર્જન બંને સૂચવે છે, જયારે વ્યવસ્થિત એટલું વિસર્જન સૂચવે છે. તો આ વ્યવસ્થિત શક્તિ એ કર્મ ની થિયરી નો એક ભાગ થઈ ગયો ને? આખી વસ્તુ જ છે, એનો કોઈ ભાગ જ ના હોય, એનો કોઈ ભાગ ના હોય. તો એક ખોટખોળ છે, શું છે એ? તને આધારે ચાલી રહ્યું છે, એટલે તો ચિંતા બંધ થાય ને. આ તો એક નવી ભૂખો જ છે તમે, નહીં તો બધે પેલા જ્ઞાન માં તો એ બધા જ્ઞાન માં શું કરે કે કર્મ હશે જોવું છે, એવું થશે કે જો એટલે એ બુદ્ધિ શા કરે. જ્ઞાન માં તો શું કે કર્મ ઉદય પ્રમાણ થશે કે એ તો બે બુદ્ધિ કરે. તમે વણબાર ઘર પીધું છે, કદાચ જોઈ જાઓ લોકો એવું કરશે કે વ્યસ્થિત છે એવું બીજા લોકો ના મળે. મારે કર્ણ ઉદય માં જાગ્યો એવું માનું કે ઉદય કર્ણ શું, એટલે એમને ચિંતા રહ્યા છે. ચિંતા પેલા કાળથી જ્ઞાનીઓને છેલ્લો અવતાર થાય થાય ચિંતા સુધે સુધે પાંચમી આજ્ઞા શુદ્ધાત્મા નો ચોપડો જરા સમજાવો. પાંચમી આજ્ઞા શુદ્ધાત્મા નો ચોપડો જરા સમજાવો. મેં જે લાયબ્રેરી માંથી રાધા સ્વામી મઠની લાયબ્રેરી માંથી આપતવાણી ને વાંચી, તો આપતવાણી વાંચી પછી દાદા ને મળવાનું મન થયું, પછી વિજ્ઞાન પ્રાપ્ત કર્યું. વાત છે, આપડે પાંચ આજ્ઞા સુધી પાડીએ એ તો ચોપડા માં તમે થાય તો થોડી હા, 25% પાય 25% તમે થાય, 50% પાય 50%, એટલે ચોપડો આપડે આનું કમાણી કરવી હોય તો જેટલા ટકા પાડીએ એટલો પાડીએ અને આ સત્સંગમાં આવીએ. આ બે વસ્તુ આમાં અમારે સમાય છે, સમજ ને? અમે કયું કયું તે વધારે કરવા મળ્યું છે કે શું કયું વધારે કરવું છે? દાદા દાદા સાહેબ બીજું તો આપણે કરીએ જેટલે આપણે નાતા હોઈએ ત્યારે આપણે એમ કઈ જણા શુદ્ધાત્મા છે એમ કેમ કે ભાવના નીકળી જાય. પછી જયારે ગઈકાલે ઉપવાસ હતો એટલે અમારે કરે છે, જયારે ફરાર કરાવતો હતો ત્યારે દાદા ને પેલું વાક્ય આવ્યું કે હું ફરાર કરું છું, હું તો નિરાહારી છું. 24 કલાક આપણને જ્ઞાન રહે છે દાદા, કે છે 24 કલાક જ્ઞાન હાજર છે, ખાતા પીતા સૂતા નાતા ધોતા દાદા થાય. ગઈકાલે અમારો ઉપવાસ હતો કે આખો દિવસ આ શરીર શું કરી રહ્યો છે અને હું જોયા કરું છું, અને એમાં એક મુશ્કેલી એ ઉભી થાય છે કે સારા વિચારો આવે છે અને ખરાબ વિચારો પણ આવીને છવાઈ જાય છે. ખરાબ વિચારો બહુ આવે છે, હું બધાને જોઉં છું કરો, પણ આ આટલા ખરાબ વિચારો શા માટે આવે છે? મુશ્કેલી એમને છે. એ તો તે જે બહાર ભર્યો છે ને, મમસાર કરવા વિચાર આવે માટે ભર્યો નથી. બ્રાહ્મણ છે ને, એટલે બ્રાહ્મણી માલ કર્યો છે, એ બધું આ નીકળ્યા કરે. મુસ્લિમ માલ નહીં નીકળે, ભર્યો ના હોય તો નીકળે નહીં. તને સમજ ને, એ ભરેલો છે, ડિસ્ચાર્જ થયા કરે, ભરેલો છે ને, તો એ ત્યાં ચાર્જ કર્યો છે, ડિસ્ચાર્જ થયા કરે છે. ડિસ્ચાર્જ એમ થઈ જાય, વહેલો થઈ જાય, ઉકેલ આવી જાય, સમજ ને? તારે કાતા દેખતા તરીકે ભરવાનું, જોયા કરવાનું, સારા વિચાર આવે તો જોયા કરવાનું, ખરાબ એ જોયા કરવાનું. તો વધન નથી એનો આવે, એની ઓનરશીપ મેં લઈ લીધેલી છે. ખાલી થઈ ગયા પછી વાર મજા આવશે, ડિસ્ચાર્જ થયા ઘરે આવે. દિવસે સવારે પ્રાપ્ત કરતા રાતના દાદા સ્વરૂપ વધારે સ્પષ્ટ, રાતના સૂત્ય પણ એટલું સ્પષ્ટ દેખાય હરિતાની જેમ. એ કે છે દિવસે આ પ્રાતવિધિ બધું કરતી વખતે કરીએ દાદા નું નિધિધ્યાસન થાય, એના કરતા રાત્રે સુતી વખતે આમ અરીસાની જેમ જ સ્પષ્ટ દાદા નું નિધિધ્યાસન રહેશે. કેટલાય માણસ એવા છે દાડે વાતો કરતા હતા, તમે આમ કઈ છે કે આ દાદા ચડ્યા આ કેમ કે ભાઈ આ શું કહું શું થાય તો પેલા નાબર ગાજી પાસે છે બધા, અને હું તમને ચેપી પર મૂકવા આવ્યો ને રાત્રે બહુ આમ સ્પષ્ટ અરીસા જેવું. રાત્રે શું એ કારણ શું એમ કે છે એટલું ચોખ્ખું તારું રહે છે ના ભાઈ, રાતના કેમ રાતના ચોખ્ખું કેમ ને દિવસ ના કેમ નહીં? દિવસ તો બધો બંધ થઈ ગયા લોકો, આ ખરીદાય લોકો એટલે હાલ અરે તાર બહાર ખરીદ નથી ને હાલ હાલ હાલ હાલ ઘરે હાલ હાલ બધા રાખવા પહેરતા જ્યાં સુધી જ્ઞાન મળે નહી ત્યાં સુધી આત્મા નું મુખ્ય દ્વારું જ્ઞાન પ્રાપ્ત થાય નહી, ત્યાં સુધી કઈ ને કઈ ધાર્મિક ક્રિયા કરવી જોઈએ. શું કરવી જોઈએ? ધાર્મિક ક્રિયા કરવી જોઈએ તો શું થાય કે જેનું બીજ રોપીએ તેને ફળ મળે, તેને ફળ મળે બીજ રોપીએ એનું ફળ મળે. અધર્મ ક્રિયા કરીએ તો આવું ના ફળ મળે. એ ધાર્મિક ક્રિયા ત્યાં સુધી કરવી જોઈએ જો, અને આ મળ્યા પછી ધાર્મિક ક્રિયા કરીએ. ફેરવાર માર પણ ગયો કરવા જાય તો બધા અહંકાર ને બોલાવવું પડે, અહંકાર વગર ધાર્મિક ક્રિયા થાય નહીં. રોજ સામાયિક કરે ત્યારે સમાજ માં બેસે છે, બીજું કઈ ક્રિયા કરતા નથી. પૂજા કરે, પૂજા કરે સામાયિક કેવી રીતે કરો તો સંયોગ સામાયિક વિધિ થી પણ કરીએ છીએ, જેમાં જૈન વિધિ છે બેસી જાય તો આનંદ આવે, જાગો બંધ કે ત્રણ નો કાર ગણી બેસી જાય તો આનંદ. આત્મા પ્રાપ્ત થયો આત્મા સમ સામાયિક, એટલે આ વ્યવહાર માં તો આવું આમ કરતા કરતા આગળ પગલા મળવાનો. થોડોક આનંદ આવે એટલે આત્મા તો શ્રદ્ધા થઈ જાય. પછી આ ઘરની કપાળ પૂર્યા કરે છે ત્યારે દુઃખ થાય છે, આમાં આનંદ આવે માટે આત્મા પર શ્રદ્ધા વધતી જાય, વધતી જાય. બહુ વધી ગઈ છે ને આત્મા પર શ્રદ્ધા, મેં આત્મા સુખ દેવું ખબર પડી ગઈ ને. થોડુંક લાગે છે બરફ તો નહીં બહુ નહીં પૈસા તો પૈસામાં પણ કરી પૈસા નથી પણ જયારે બેસી ત્યારે શાંતિ લાગે એમ માણસ એમ વિચારે છે કે બીજાનું સુખ છે માણસ બીજી પોતામાં કશું સુખ નથી પણ બહાર થી સુખ છે એ મેળવવાની ઈચ્છા કરે છે એને લાગે છે બહાર સુખ બધું બહાર છે અંદર નથી પણ જયારે આપણે એકાંત બેસીને વિચાર કરીએ છીએ સમજે છે એ નથી કે સુખ તો આત્મામાં બેસતાથી થાય છે અને બીજો ભોગ કે એથી મુક્તિ સર્વાંગ મુક્તિ બે પ્રકારની મુક્તિ મુક્તિ પેલી અજ્ઞાન થી મુક્તિ થઈ જાય છે આ તો ધ્યાન રહ્યું ધ્યાન જતું રહે પછી રહ્યું છું આપડા બગીચામાં ભીડા લાયા હોય એ ભીડા તોડી અને તરત શાક કરીએ તો કેટલી વાર માં થઈ જાય ભીડા આપડે તોડી તરત જ જાય કાપી વધારે મૂકી દઈએ કેટલી વાર માં થઈ જાય જલ્દી થઈ જાય જલ્દી થઈ જાય કાપી તાજા છે એટલે આના ફ્રીજ માં મૂકેલા વાર લાગે આ તરત તોડેલો તમે ફ્રીજ માં મૂકેલા તમને પદ્ધતર કરીને પછી કરવાનું પદ્ધતર કરીને કરવું જોઈએ ને તમે શું કહો છો નહીં તો કાચું રહી જાય દાદા જૈનો અત્યારે એવું સમજી શક્યા છે કે જેના હાથે દરરોજ ધ્યાન જાય તે બાજુ કચરે કરવાની શું કહ્યું આપડા લોકો એટલે સુધી કે આપડા લોકો એટલે સુધી કે ભાઈ ધર્મ સાથે નોકર ના હાથમાંથી 20 પેલા પૂજા અને કડા પર સંપૂર્ણ ના થાય એને ભગવાન કે નુકસાન થાય પગાર દુઃખ ના થવું કડા પર સંપૂર્ણ ના થાય તમે જોયેલો કડા પર જમ્પો ચાલા ફૂટા દીકરી મેં અસર થાય કદી તમને શું થાય હવે આપણે નાની બાબત ને તો એ તો બધું તમે ઓળખી ગયા કેટલું બધા સ્ટેશન કરવું પડે કે તમે નહીં તમે તો મોટા હિલ સ્ટેશન વળે ગયા આ તો એક નાની બાબત કડા પર એ તો થાય જ નહીં પણ બીજી મોટું બધું આ તો ખરે રોજે ધ્યાન ના થાય બંધ જ આખું કર્મ બાંધે નહીં વધતા નથી નોકરી વેપાર કરે છે તો એ કર્મ વધતા રહે કઈ નોકરી કરે છે તપ તો અત્યારે ભગવાને કેવું કહ્યું હતું આવું તપ કરવાનું નહીં કહ્યું આ લોકો કર્યું ભગવાને જ એમ કહ્યું હતું ઘેર તપ કર્મ તપ જે કે છે કર્મ, બહાર ના તપ ના કરી શકે, ઘરમ આવું બધું જે હોય ત્યાં તપ કરવું, સસરા બદલતા હોય તપ કરવું, ધણી બદલતા હોય તપ કરવું, ધણી બદલતી ધણી એટલે તપ કરવું, છોકરી બદલતી તપ કરવું, એટલું થયું કર્યું ના કરવું જોઈએ, શાંતિ રાખવી, તો તપ કરતો તોફાન કઈ ચાલા ફૂટી જાય તપ કરવું કરો, ભગવાન અહીં કહ્યું હતું અનાર્ય દેશ માં ભગવાન ને જવું પડ્યું, આર્ય દોષ લેતા ને તપ તપ રીતે થાય, લોકો ઈચ્છા પ્રવૃત્તિ બધું મૂકે તું માનું, તેથી અનાર્ય દેશ માં કઈ 70 ભાઈ નથી ઘેર બેઠા, લોકો મુનસારી કેટલા ઘેર બેઠા અનારી દેશ ભાવિ ગુણ 70 બધું ચાલુ પડ્યું, બહુ મુનસારી કરતો નહી, ભગવાન બન્યા છે, બાવા બન્યા છે, ભગવાન બન્યા એમને શું કરું મેં કે બધા એમ ભાવ ગમે નહીં, આ પેલા ભાઈ ને જીવનથી શેઠ ને એવું થાય કે દાદા ગમે નહીં આખો મેગો આવો મારી કહો, ગમવું જ ના જોઈએ દાદા, કેવી રીતે ગમે માણસો આ ઉપર હાથમાં ચક્કરિયા ઉપર હાડ બપાયા બપાઈ રહ્યું છે, માથા તરફ એમ તરફ રહ્યું મને છે માતના તરફ રે ને એમ મનુષ્ય તરફ રે, તમારે પાડી છે એવું નથી, બધે આનું તરફ રે ક્યાં જાય છે, પણ બીજા થઈ જાય ઉપા થઈ જાય પડી ગયું, ચીરુભી જતા ગયા ખરું, મા પહેલું વાક્ય બોલો ને, જન્મ પહેલા ચાલતો ને કર્યા કરો ગાડી બહેર એમ કહો ના દે પેપર દબા બેઠો તે પેપર પેપર વાંચો છે ને જોડતા જોડતા કેમ મારે બહુ તક સમજવાની, અરે પણ ગાડી દબા નતા જોડતા અને બહાર જોજો કરે કઈ જતી એટલે કેમ ને મારું દાવણ બહુ ચાલે, જન્મ્યા પહેલા એ ચાલશે તો જન્મ્યા પછી એ ચાલશે, આ વ્યવહાર કે અટકવાનો નથી, પછી જન્મ પહેલા પારણું ને મુલાપી છે લાકડા સગાવો મારા કદે તૈયાર રે મસ્તે ગાર ગંગાર રે, પાળું લાગશે આગળ વાળા અને જન્મ્યા પછી લાકડો તૈયાર રાખશે, તારે તારીખે ચિંતા કર્યા તમારું કામ તો લઈને આપવાનું, જન્મ્યા પેલા પાણી પહેરા કે ના રાખે અને પછી જન્મ્યા મુવા પછી લાકડા પહેર ના રાખે, પછી આપડે ચિંતા કરવા જેવું થયા છે બધું, આ બધું ગોઠવી નું ગોઠવી દઉં, હાય હાય હાય હાય હાય સાત કે જવાનું થયું, આ મીડો તો એની વીતર છે ખાઈ જવું બાપ ભાવે મારી મારી એ તો બધું થતી છે, તે હતા મિલો મચ્યું કરે બધું હું જઈશ કે તું જતી રહીશ કે શું કે છે, તું જતા રહીશ કે હું જતી રહીશ એવું કે છે, માટે મારો વિશ્વાસ કરી નહીં, કારણ કે હું છું તું જી રીતે તો રહીશ કે છે, કારણ કે તારે બેવું થશે એટલે હું જતો રહીશ શું કે છે, નહીં તો હું છું તું તું જતો રહીશ, હું તો હેરાન છું જો શેઠ તું બધું તારે ટાઈમ આવે તું જતો રહીશ હું રહીશ, આનંદી કલ્યાણ ની જોડી હતી જે ઉપલબ્ધ વસ્તુ હતી તેને વહેગ્યો. શું કહ્યું? ઉપલબ્ધ ને વહેગ્યો. તમારે કોઈ આવું મમ્મી આવું ને બધા હશે બધા શું કામ હતું? મમ્મી આવું શું ચડાવવા હતો આપણે બારે? કોઈ આવું શું કામ હતું? કેટલી આવું હતું આટલી બધા? એક વહુ ની જરૂર, અને વહુ ની માં આવે ને આવું ની જરૂર. કોઈ આવું મારું દાદી આવું ભાઈ મને ઓળખી કે ના માસી પૈસા પૈસા હા ચાલે બરોબર જોવા છે દાદાજી પાસે બરોબર કર આત્મા ગાળ્યો કે છે પણ આત્મા માંથી એક અવતાર ગાયેલ ગાય ને અવતાર થશે નહીં ના શકે કે આપડા મનમાં મને મારે હું શું ચાલુ છે ચાલવાનું છે જગત તો. અરે આપડે છોકરા ને પૂછે નઈ હું ના હું તો તમે શું કરજો? આપડે ચોખ્ખું છે તમારે ઉતાવળ આપડે જ આવશે ઉઠી ગઈ લઈ આવું આપડે વધુ તમને આપડે મનમાં મારી જશે હકીકત સાચી છે સાચી હકીકત છે ના હમણે 10,000 કમાતા ભાઈ તમે મહિને તો છોકરાઓ મોટી મને ચાલી રહ્યો હોય ને કમાતા હોય તો બઉ ચોક્કસ એ છોકરા ને બહુ હોવું કે પપ્પા વાગ્યા કરો પપ્પા આપડે છીએ આપડે તમે નોકરી નહીં કરતા તો સારા આપડું પપ્પો આમાં કે બધું ને આખું ગોળી નો ભાર એ કરે કરે આખો દાડો દાબડા પર આખો દાડો તેલકાર્યા કરે. અને પછી મનમાં શું ગણે કે પચાસી મેં ચાર્યો તો ત્યારે દાબડા થોડું કરે ખબર પડે કોણ કરું જમાડતા હશે એમને ગોળીના બળદ ને ના નથી ફળ કરી આવડું મોટું કરી આપડા લોકો અડવાનું ફળ થાય ગેબું ખવડાય પણ આ બળદ આવ્યો કે તત મળવા ડેબું આપી દઈએ મળવા ડેબું ખાઈ ભૂ જાય કેટલું બધું ધર્મજનક કહેવાય આદિ અનાદિ છે આવું નવું છે અને મોહને લઈને આવું લાગે જેને મોહ ના હોય ને બધું આ જેમ નિર્મોહી માં બેસીએ ત્યારે આપણને નિર્મોહ ના વિચાર આવે થોડા અને પડદા પાસે ની વાત આપણને માલમ પડે એ તો પડદો હોય તો માલમ પડે પડદા પાસે ની વાત જડે નહી તને વાત ગમી પંકજ પકડી જોડે અકળી જાય વખત અકળી જાય તો એ ક્રોધ નથી સમજે ને ગુજર થઈ જાય કોકડી જોડે તો એ ક્રોધ નથી કારણ કે તું શું કરતો હોય પંકજ પૂછે થાય તું મનમાં તને બહુ ખરાબ લાગે આવું ના હોવું જોઈએ આવું ના હોવું જોઈએ આવું ના હોવું જોઈએ શું થાય તને હોય પડે ને એટલે આ તું નથી કરતું તું આવું ના હોવું જોઈએ એક રૂપ કરે છે પેલો તું હા તો તું તું પણ છું આવું ના હોવું જોઈએ કરે છે તે તું છું શું છું તને હોય પડે ને શુદ્ધાત્મા તું છું આ ક્રોધો ક્રોધ ને કહેવાય ક્રોધ ની વ્યાખ્યા શું કારણ કે ક્રોધ ની પાછળ હિંસક ભાવ હોય શું હોય હિંસક ભાવ ક્રોધ લોભ માન માયા ની પાછળ હિંસક ભાવ હોય પંકજ પંકજ ની પાછળ આત્મા એનો ટેકો હોય કે આપ એટલે એકદમ હળગે કીધું ને આ તો આત્મા જુદો પડી ગયો હિંસક ભાવ હોય નહીં હું તો તારા હિંસક ભાવ શીખ્યા છે આમ ના હોવું જોઈએ હિરણ અને બીજું તાંતો હોય તાંતો રાતે તો મધર જોઈએ એ થયું હોય માર્ગે તો સવારમાં તારું મળ્યું જોયું તો કશું કશું અસર જ ના થાય અને પહેલા તો રાતનો તાંતો દાડે સવારમાં દેખાય દેખાય ના દેખાય તાંતો મળતું આત્મા જુદો પડી ગયો એટલે ક્રોધ માર માં આવેલું બિલકુલ ગયું સોળે પ્રકારના ક્રોધ માર માં આવેલો ગયા ભગવાન જોઈએ કે છે પણ અમને વ્યવહાર વ્યવહાર છે શું થાય નોકરી કરતા હોય વેપાર કરતા હોય ચશ્મા કાઢી ફરે ઘડિયાળો કાઢી ફરે સંયમદારી કહેવાય આ કાળ એવો છે પછી આ કાળ એવો છે આ કાળ શું મૃત્યુ વખતે કહેવાય ને કાળ આવે છે કાળ કહો મૃત્યુ વખતે કહે છે ને કે કાળ આવ્યો છે લેવા માટે એ કાળ શું એ તો જબરા જબરા જમરા જમરા જમરા આવે છે ને હા તે જમરા લેવા આવે યમરાજ યમરાજ એને આપણા ગુજરાતી જમરા કે મોટા મોટા દોસ થી કરતા હતા ઘણા તો ભડકી પડતા જમરા ફોટો લેવી ભડકી પછી લોકો શું કે મરી ગયા પછી જમરા આવે તો લઈ જતી મારતા મારતા લઈ જાય તો મારે પાપ કર્યો હોય છે એટલે આ લોકો સમજતા આવી ગયેલી કે બોને પાપ ઓછા કરેલો બનાવી પાપ ઓછા કરેલું બારે પાપ ઓછા કરે એટલા પૂરતું ના કરે દરેક પાપ ઓછા કર્યું એટલા માટે લોકો શોધખોળ કરી આ જ્ઞાન લીધે આપણે જે જ્ઞાનીઓ છે જ્ઞાન લીધેલા એ લોકો ની મૃત્યુ વખતે શું થાય મૃત્યુ વખતે કેવું થાય આખા હિન્દુસ્તાન માં બંગાળ નાના છોકરા બધા જમરા નો એ ભો તો મને લાગ્યો હતો બહુ ભડક એક કાકા હતા તો ગયેલા હતા ત્યારે એટલા વગેરા આજ રાતે હું ઉભું રહીશ કર્યું અને બહુ મોટા હતા હું તો રાતે સુઈ ગયો રાતે અઢાઈ કે ચાર વાગ્યા જાગતો દહી રહેતો એક બાને એટલે કૂતરું રેડ્યું કે કૂતરું એટલે મને મેં વાત જ્ઞાન હોમેલું કે કૂતરું રેડે ત્યારે તમારે એવું જ્ઞાન હોમેલું એટલે મારું જ્ઞાન હાજર થાય ને હોમેલું જ્ઞાન હાજર થાય કે એટલે પછી મેં આ તો હવે કાકા લઈ જવાના પછી શોધખોળ કરી ને એ જમરાનો માં જીવડું જ નથી જમરા દે નથી જમરા દે નથી જમરા એ નથી શું છે એને બદલે કાંઈક નિયમ રાખશે શું છે નિયમ રાખે કાયદો નહીં રહેશે નિયમ કુદરતી નિયમ છે નિયમ છે કુદરતી નિયમ છે નિયમ રાખે પણ નિયમ રાખ બોલો કિલો માન્ય કરો એટલે ભયમ નીકળી ગઈ બધા અને આપણા મહાત્મા નું કે છે મરણ નો ભોગ ના હોય તે પોતે પોતે તીર્થ થઈ જાય બીજો દખો જ ના હોય તો એટલે સમાધિ મરણ થાય પોતે પોતાના મરણ ને ધુએ જેમ તને ત્યાં દેખાય છે ને તને સખત એવું એ દેખાય જોઈએ સમાધિ મરણ કહેવાય જે ખરો સમાધિ મરણ થયું એટલે મોક્ષ અંતે આવી થાય ખરું આજે સમાધિ મરણ થાય ખરું આ કાળમાં સમાધિ મરણ થાય ખરું થાય છે ને બીજું કોઈ ના થાય ફક્ત અમારું અજ્ઞાન વિજ્ઞાન છે આ તો મિત્રા કોનું વિજ્ઞાન છે પણ અત્યારે અક્રમ તરીકે અહીંયા આગળ અમારા વ્યક્તિ ને કર્યું છે તો થાય છે સમાધિ પણ બધા સમાધિ માં ના થાય શું કરવાનું આ જિંદગી દાદા અહીંયા રહ્યા છીએ કર્મ બધાની આર્થિકન બીજા ના થાય જેને થાય તેમ ખરું ને જેના આર્થિકન બીજા અને આ લોકોને તો આર્થિકન રજૂ કાઢવા ના પાડે જબરદસ્ત મોટા મોટા કારણ ક્યાં મોકલો છો માલ કાઢી ગોડાઉન કરી મોકલો ને ફોઇલ માં આવ્યું ક્યાંથી અહીંથી લઈ જાવ તમે આવી વધારે સામાન સત્યદાન મજા જ ના આવે અવગાહના તરીકે ગણીએ છીએ આપડે પણ વન થર્ડ થયા પછી અવગાહના ના કહેવાય પણ આપણે સમજાવવા માટે અવગાહના તમે સમજ પડે ને અરે ના સમજાય તો શું થાય જગ્યા કેટલી જોઈએ તો પછી ત્યાં સિદ્ધો ની જગ્યા કેટલી રોકે અવગાહના તો આકાર હતો જ નથી એટલે સમજવા એના પોતાના ગુણ અવગાહના દેહ દેહ સાથે નો ગુણ અવગાહના કહેવાય દેહ સાથે એટલે જગ્યા રોકે હતી આકાર ની જગ્યા એટલે રોકાણ કરે શું કરે પોતે આ દેહ ના હોય તો પોતે રોકણ ના કરે શું કરાય રોકણ એટલું બધું સૂક્ષ્મ છે કે અગ્નિકાય ની વચ્ચે રીત ચાલી જાય છે પણ અગ્નિકાય હરે નહીં. એટલો બધો આત્મા સૂક્ષ્મ છે કે આ ડુંગર હોય ને ડુંગર ની આસપાસ ચાલે રોકે છે લખે છે ને એ પ્રમાણ જ કેમ લખ્યું એમ એક તૃતીયાંશ પ્રમાણ જ લખ્યું એ જ છે માટે એના જે આખો પ્રમાણ વિરોધાભાસ ઉભો થાય ના વિરોધાભાસ સમજવાનું છે આ લખેલું બરોબર છે આત્માને તો પ્રમાણ જ નથી ને એને કોઈ જ નથી એ તો સમજાવવા જાય કે પ્રમાણ નથી એટલે પોતે નહીં એવું એ સમજાવવા જાય વનગાડો અમારો રહેશે બીજો બધો જે આકાર નીકળી જાય તો શરીર માંથી નીકળી જાય તમારી ભાષા લઈ ના જો ભગવાનની ભાષામાં શું બોલવું શું બોલું અગાઉ માટે બોલવું પડે ને શબ્દ બોલો પડે ના બોલો ના ચાલો લખવાથી થોડું હલકું થઈ જાય પેલા તો કાગળ માં લખવાથી આપી પણ નથી કે પેલા આમ હલકું લાગે છે કોઈને તારે કહી જ ના શકાય ને કોઈને કહી પણ ના શકાય લગતા જ માથું દબડાવે મહેશ કે મને લગતા માથું દુખતું હતું દાદા ને બહુ તકલીફ પડશે એવું વિચારો આવતા હતા પછી ઘણા વિચાર આવતા કે દાદા ને વ્રત દાદા હમણાં આપ્યું વ્રત પછી નું હતું મારું વ્રત પછી નું છે દાદા દાદા માથું પૂછે છે આ ગંગવાડો છે ગટર છે આપડે જાણીએ છીએ છતાં આ જીવ કયા આધારે એનો ફસાયો કયા એવા સંયોગ જૈમેશ પૂછે અજ્ઞાન તારા આધાર ખરો પણ પછી જયારે જીવ ભોગવે છે અને દુઃખ ઉત્પન્ન થાય છે તો કેમ નથી છોડતો પછી ઈચ્છા પૂરી થાય એટલે શુભ ઉત્પન્ન થાય ઈચ્છા પૂરી થાય સમજતું શક્તિઓ ખલાસ થવામાં આવે એટલે દેહ બળ તો તૂટી જાય ને કે એના આધારે તૂટી જાય શું રોગી મરી જાય નહીં પોતે ઓપન કરે છે તમારે